શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 28મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિ 5 વર્ષના થયા ત્યારે સંવંત 1842ના ચૈત્ર સુધી બીજના શુક્રવારે અશ્વિની નક્ષત્રમાં અને સિંહ લગ્નમાં પિતા ધર્મદેવે શ્રીહરિને વિદ્યારંભ કરાવ્યો. તેમાં પ્રથમ શ્રીહરિ દ્વારા ધર્મદેવે ગણપતિજીનું પૂજન કરાવ્યું અને ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, સરસ્વતી દેવી, સામવેદ અને ગોભીલ આચાર્યનું પૂજન કરાવ્યું. ઘીથી હોમ કરી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને તે સર્વેને શક્તિ પ્રમાણે ગાયો અને સુવર્ણના દાન અપાવ્યા. હે રાજન, વિદ્યાનો પ્રારંભ કર્યા પછી થોડા સમયમાં જ કુશાગ્ર બુદ્ધિવાળા શ્રીહરિ સર્વે વર્ણાક્ષરો અને અંકાક્ષરો શીખી ગયા. ત્યાર પછી પિતા પાસેથી પાઠ લઈ સંસ્કૃત અને પ્રાકૃત બધા ગ્રંથોનું વાંચન કરવા લાગ્યા અને પોતાના પુત્ર શ્રીહરિની આવી તીક્ષ્ણ બુદ્ધિ જોઈ ધર્મદેવે પરમ આદરથી વેદના 6 અંગો, જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત છે, તેનો પણ અભ્યાસ કરાવ્યો. આ રીતે શ્રીહરિએ યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા પહેલાં જ અનાયાસે વેદના સર્વે અંગોનો અભ્યાસ સંપૂર્ણ કર્યો. તેથી પિતાને અતિ હર્ષ થયો. આમ અભ્યાસ તથા ભગવાનની પૂજા અર્ચનારૂપ બાળ ક્રીડાથી કૌમાર અવસ્થા પૂર્ણ કરી શ્રીહરિએ પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિ 6 વર્ષના થયા ત્યારે સંવત 1842ના વૈશાખ સુધી બીજના રવિવારે બ્રાહ્મ મુહૂર્તમાં પ્રાતઃ સમયે મા ભક્તિદેવીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર પ્રદ્યુમ્ન સમાન ગુણવાન હતા, તેમજ અન્ય જનોને માટે આદરણીય અને પૂજનીય ગુણો ધરાવતા હતા. તે હંમેશા શ્રીહરિની ઈચ્છાને અનુસરતા હોવાથી ઈચ્છારામ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ પ્રતિદિન રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્નાન કરવા માટે સરયુ ગંગા પ્રત્યે જતા, ત્યાર પછી શ્રી રામચંદ્રાય નમઃ એ મંત્રથી ચંદન, પુષ્પ, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરી શ્રી રઘુનાથજીની પૂજા કરતા. આ રીતે ભગવાનને અર્પણ કરેલા પદાર્થોથી જ પોતાના શરીરનો નિર્વાહ કરતા હતા. ભગવાનને અર્પણ કર્યા સિવાયની એકેય વસ્તુ સ્વીકારતા નહીં. હે રાજન, શ્રીહરિ સ્નાન કરી પવિત્ર થઈ રામ નામક મંત્રનો જપ કરવા માટે તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા જમણા હાથમાં લઈ દરરોજ ફેરવતા હતા. નાના હોવા છતાં પણ નિત્ય સરયુ ગંગામાં સ્નાન કરવા જવું, પાલમાં સુંદર ઉર્ધ્વપુંડ્ર તિલકે સહિત ચાંદલો કરવો, ભૂખ તરસને સહન કરી રામકૂટની પ્રદક્ષિણા કરવી, આ બધું જોઈને લોકોને મહા આશ્ચર્ય થતું. ભગવાન શ્રીહરિ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે પ્રતિદિન જન્મસ્થાને જતા, લક્ષ્મણ ઘાટે લક્ષ્મણજીના દર્શન કરવા પણ જતા, તેમજ વિદ્યાકુંડ અને સૂર્યકુંડે પણ પ્રતિદિન જતા. રામાયણની કથા સાંભળવાથી શ્રીહરિ શ્રી રામચંદ્રજીનો મહિમા અંતરમાં ખૂબ સમજતા, તેથી જન્મભૂમિમાં શ્રી રામચંદ્રજીના દર્શન કરી દંડવત પ્રણામ કરતા અને આ અષ્ટકથી શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા. હે પતિત પાવન, હે અતિ કરુણાના સાગર, હે શ્રી રામચંદ્રજી ભગવાન, આપને હું નિરંતર ભજું છું, કારણ કે તમે જીવો ઉપર નિર્હેતુકી દયા કરનારા છો. જેમ કે ગૌતમ પત્ની અહલ્યાને તમે મુક્તિ આપી, એ ઇન્દ્રના પ્રસંગરૂપ પોતાના પાપકર્મથી ગૌતમ મુનિના શાપે પથ્થરની શિલા થઈને મહાદુર્ગતિને પામી હતી. તે બિચારી નિર્જન જંગલમાં એકલી અટુલી પડી હતી. તેની પાસે છૂટવાનો કોઈ ઉપાય નહોતો. તેને તમે તમારા ચરણનો સ્પર્શ કરાવી તત્કાળ શાપ થકી મુકાવીને પૂર્વવત પવિત્ર કરી હતી. હે રામ, વળી તમે કેવા પતિત પાવન છો! તમોગુણ પ્રધાન અને હિંસક પ્રકૃતિવાળા કુળમાં જન્મેલા, સ્વભાવથી અતિશય ક્રૂર અને ઘોર જંગલમાં નિવાસ કરનારા મનુષ્ય હોવા છતાં પશુતુલ્ય જીવન જીવનારા અબુદ્ધ એવા નિષાદપતિ ગુહરાજને પણ તેની નાત જાત જોયા વિના પ્રેમ અને કરુણાથી ભેટી પડ્યા હતા. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, તમને હું નિરંતર ભજું છું. હે પ્રભુ, તમે કેવા દયાળુ છો! ઇન્દ્રપુત્ર જયંતે કાગડાનું રૂપ લઈ ચાંચનો પ્રહાર કરીને સીતાજીનો અપરાધ કર્યો ત્યારે તે જયંત તમારા બાણથી વધ કરવા યોગ્ય હતો, છતાં તમે તેને માર્યો નહીં ને દયા કરીને ત્રિલોકીમાં ખૂબ ભમાવી ખૂબ થકાવ્યો ને ચારે બાજુ કોઈ રક્ષણ કરનારું ન મળ્યું ત્યારે શોકથી ઘેરાઈ તમારે શરણે આવ્યો તેને તમે તમારું શરણાગતની રક્ષાનું બિરુદ યાદ કરી તમારા બાણના ભયથી મુક્તિ આપી જવા દીધો. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, તમને હું નિરંતર ભજું છું. હે અધમ ઉદાહરણ, તમે કેવા પ્રેમાળ છો! જાતિએ કરીને હીન ભીલ જાતિમાં જન્મેલી એક શબરી નામની સ્ત્રી હતી. જંગલમાં તે બોરડીનું રક્ષણ કરતી ને તમારા દર્શનની રાહ જોઈને બેઠી હતી. અંતર્યામી તમે દયા કરીને તમારું દર્શન તેને કરાવ્યું ને તેના પ્રેમને વશ થઈ તેણે આપેલા બોર પણ જમ્યા. એવા હે જાનકી વલ્લભ શ્રી રામચંદ્રજી ભગવાન, આપને હું નિરંતર ભજું છું. હે સર્વના માલિક, તમે કેવા સ્નેહી છો! એક માંસાહારી પક્ષીની યોનિમાં જન્મેલા ગીધરાજ જટાયુએ ન કોઈ વ્રત કર્યું કે ન કોઈ તપ કર્યું અને ન તો કોઈ પ્રકારના દાન કર્યા, છતાં પુત્ર જેમ પિતાની અંતિમ ક્રિયા કરે તેમ તેની પણ તમે અંતિમ ક્રિયા પ્રેમપૂર્વક કરી હતી. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, તમને હું નિરંતર ભજું છું. હે સર્વના સાચા મિત્ર, તમે કેવા વચનપાલક છો! પોતાના સગાભાઈ વાલીથી સતત ભયભીત રહેતા ઘરબાર વગરના એવા વાનરાધિપતિ સુગ્રીવને પોતાને શરણે આવેલો જાણી એક વાનર હોવા છતાં તેની સાથે તમે પ્રેમપૂર્વક મિત્રતા કરી વચન નિભાવવા મોટાભાઈ વાલીનો તત્કાળ વધ કરીને તેમને તેના રાજ્ય સિંહાસનની ગાદી ઉપર બેસાડ્યો હતો. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, તમને હું નિરંતર ભજું છું. હે શરણાગત વત્સલ, પોતાના શત્રુ એવા રાવણનો નાનો ભાઈ વિભીષણ એક અવિશ્વસનીય રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયો હતો, છતાં પણ પોતાના ચરણને શરણે આવેલો છે એવું દૂરથી નિહાળી પ્રસન્ન થઈ તત્કાળ તેની સન્મુખ જઈને જેમ પોતાના સગાભાઈ લક્ષ્મણજીને ભેટો તેમ તેને ભુજાઓ ભરીને પ્રેમથી ભેટ્યા હતા. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, તમને હું નિરંતર ભજું છું. હે મંગલમૂર્તિ, તમે કેવા મહાન છો! જેમને યાદ કરવાથી મનુષ્યોનું મંગળ ન થાય તેવા સાવ અમંગળ વાનર રીંછ વગેરેને એક કેવળ પોતાનો આશ્રય કર્યો તેટલા માત્રથી તેઓને પ્રતિદિન પ્રીતિપૂર્વક વૈદિક મંત્રો જેવા પવિત્ર કર્યા અને એના સિવાયના બીજા અનેક જીવોનો આ ભવસાગરમાંથી ઉદ્ધાર કર્યો, એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, તમને હું નિરંતર ભજું છું. સુવ્રત મુનિ કહે છે, હે ભૂમિપતિ, ભગવાન શ્રીહરિ આ પ્રમાણે બંને હાથ જોડી પ્રતિદિન ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા, ત્યાર પછી મંદિરેથી ઘરે આવીને વેદના છ અંગોનું અધ્યયન કરતા હતા. હે રાજન, માર્કંડેય મુનિએ નામકરણ સંસ્કાર કરતી વખતે શ્રીહરિના જેવા ગુણોનું વર્ણન કર્યું હતું તે સર્વે ગુણોનો ધર્મદેવ વગેરે લોકોને સાક્ષાત અનુભવ થતો હતો. જે ધર્મનિયમોની યોગી પુરુષો પણ ઈચ્છા રાખે છે તેવા પોતાના સરયુ ગંગામાં પ્રાતઃ સ્નાનથી લઈ પૂર્વે જે વર્ણન કર્યું તે સર્વે ધર્મનિયમોનું યથાર્થ અનુષ્ઠાન કરવાથી બાલ્યાવસ્થામાં જ શ્રીહરિ पिता धर्मदेव करता पण लोकमां वधारे प्रसिद्धि पाम्या। हे राजन, एक वक्त माता पिताए श्रीहरि ने शिक्षण आपता एम कह्यूं के साक्षात वायुपुत्र हनुमानजीए तमे हजो मात्र छ दिवसना हता त्यारे नाजुक बाल्यावस्था में ज कोटरा आदि राक्षसीओ थकी तमारू रक्षण कर्यु हतु। तेथी आदरपूर्वक हनुमानजीनी तमारे पूजा करवी जोईए। आवु सांभळी माता पितानी शिक्षा माथे चढ़ावी श्रीहरि भक्तिभावपूर्वक हनुमानजीनी पूजा करवा लाग्या। हे नरेन्द्र, केटलाक अयोध्यापुरवासी बाळको आ धर्मनंदन श्रीहरिनो समागम करता अने श्रीहरि पण प्रहलादजीनी जेम ते बाळकोने भगवाननी पूजा करवी वगैरे भागवत धर्मनु शिक्षण आपता हता। तेथी श्रीहरिनी समान वयना सर्वे सखावो पण श्रीहरिना प्रभावथी बाळ स्वभावने योग्य एवी खेलकूद आदि क्रियाओनो त्याग करी भगवान श्रीकृष्णने विशेज एक भक्तिभाववाळा थया अने बाल्यावस्थामां ज तेवोने सनकादिकोनी समान स्थिति प्राप्त थई हती। आ हेतुथी ते बाळकोना माता पिता पण आश्चर्यमां गरकाव थई हर्ष पामता हता। सुव्रत मुनि कहे छे, हे राजन, श्रीहरि ने बाल्यावस्थामां ज अति तीव्र वैराग्य वर्ततो हतो। पोताना स्वरूपने विषे ज एक आत्मनिष्ठावाळा श्रीहरि ने विषय संबंधी रसोमां लेशमात्र तृष्णा न हती। एथी घरनो त्याग करवानी मनमां वारंवार इच्छा करता रहता। घर त्यागमां ब्रह्मचर्य व्रतने उपयोगी एवा यज्ञोपवीत संस्कारनी प्रतीक्षा करता श्रीहरि सरोवरमां कमळनी जेम घरमां निर्लेपपणे निवास करीने रहता हता। आ प्रमाणे श्री नारायण भगवानना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रमां प्रथम प्रकरणमां श्रीहरिनी पौगंड लीलानुं वर्णन कर्युं। ए नामे 28मो अध्याय पूर्ण थयो।